1978 દાદા દર્શન. જો તમારે આત્મા જોઈતો હોય તો આવું કરશો, તમારે બીજું જોઈતું હોય ભૌતિક સુખો તો આવું કરો. ખેતી વાડી કરી કલેજ ના કહેવાય આપણે, ખેડૂત કઈ નહીં, ઘઉં એકતો હોય બાજુ હોય તો આપણે ના કહેવાય. ઘોડો છે લેવા માટે, કચ્છી ગયું કચ્છા ગયું લેવા માટે, તેમાં બધા ક્રિયાઓ છે ને એ તો ખેતીવાડી છે. શું છે બંધન રહિત થવું? વિતરાગ નો ધર્મ પાડવો હોય, વિતરાગ નો ધર્મ બંધન રહિત કરે છે. કેવો રહ્યો? મુક્તિ બધાને આ ખેતીવાડી કરીને એટલે વચ્ચે પછી બધા સુખો જોઈએ. ભૌતિક તમે બોલાવો ગયા કે કેવા કે જન્મ પહેલા ચાલશે તમે કીર્તન બોલાવો. આ બે વાક્યો જે પહેલા લખ્યા છે ને, એ હિન્દુસ્તાનનો 1.5 કરોડ પુસ્તક વૈરાગ લાવવાનો છે ને, તેનું 1.5 કરોડમાં આવું સાર નથી. આટલા 1.5 કરોડ પુસ્તક છે ને, પણ 5 માણસને વૈરાગ નથી આવ્યો. અને આ બોલે નહીં તારે લાગે તારે આપણે ના હોય તો ચાલવાના તો ખરે જ આપણે, ખોટું નહીં. અત્યારે ક્યાં આપણે ના હોય અત્યારે નહીં. તમે કેમ લાગે અટકી પડ્યા ના ને? અને તમને પેલા પાણી બાયું તૈયાર રાખે, લાકડા પગાવવા ના રાખે, લાકડા પાણી કોની ઘરે રાખતા છે? સમજે લાકડા લાકડા પછી હે પછી લાકડા. હા પણ કોને ઘરે રાખે? તૈયાર તો કોણ રાખે? મનવાની ઘરે તો કેવું જગત ગોઠવેલું જગત છે. નિકાલ શબ્દ તો મોટા મોટો છે, નિકાલ શબ્દ ખરી રીતે વ્યવહાર નિકાલી જ છે, એને ગ્રહણ કરી નાખ્યો. ગ્રહણ કરવા જેવું પોતાનું સ્વજાતિ, તેથી લખી દઉં જાત સંભાળે એવું લખ્યું. શું કે છે? કોઈ નથી કોઈ નો તકલાદી ઘાટ માં બાંધે ત્યારે એ જમો ભાર રે, માટે જાત સંભાળે. જાત સંભાળે તો સ્વજાતિ ને સંભાળી જશે, તેવું સેલ્ફ નો સેલ્ફ ને સંભાળી જાત ને સંભાળી કે છે. બહુ દાદા આપતો તકલાદી ઘાટતે તમ સસરો ક્યાં સુધી વાઈફ એટલે ડ્રાઈવર નહીં લીધો તો અગર ઝઘડો થઈ તો ઘેર જતી રહે ત્યાં સુધી. પછી સત્યાને કહે કે તમે અમારે સત્યા થયા કે મારી છોડી તો કાઢી કરી દે, જશો છે ને અમારે કે. એટલે આ બધું કશું ઠેકાણા તમે આ દેશનું ઠેકાણું છે. આપણા રસિકભાઈ થઈ રહ્યા એટલા થઈ ગયા હતા. આપણા રસિકભાઈ મરણ હોવું જોયું જય આ કનકુના ભાઈ માતા થઈ ગયા ને, રસિકભાઈ આપણે અહીંયા આવશે ને, તેથી મારે જવું પડ્યું ને. વાત તો તૂટે નહીં, તૂટે નહીં એટલો લોડ જોઈએ. કેવું જોઈએ? હા અને એની ઉપર જો કદી એક 1.5 જ રકલ વધારે મૂકવા જઈએ તૂટી જાય તો અમે જ્ઞાન શું ઉત્પત્તિ ગયા એમના મનમાં આમ થઈ જાય ખરા આશા થઈ ગયું. મરું છું તે હું છું એવું માન છે તે રીતે વિશ્વાસ છે. આત્મશક્તિ કામ છે કાલે ગેસ કાલે ગેસ કાલે ગેસ નથી આવે. હવે તો જામી ગયું સાથ જ ન કરવા, બિલકુલ સાથ જ ના રહે. જય સચિદાન. સમાધિ માં જાય છે તારા બધા રૂમ માં સુગંધી ખૂબ આવી એમ બોલો કેવું સરસ માન છે છ સાત દિવસ સુધી આવી ક્યારે ગયા દાદા તમે ગતિ બધી સારી આટલા બધા કર્મો ની વચ્ચે સમાધિ રહી અજાયબી કેવાય ને આંતર સમાધિ હતી એ અંતર સમાધિ કેવી રીતે તમે ગોતવા જશે તો ઉડતા તમે જ ખોઈ જશે આત્મા તો ખોઈ ગયો છે વાળી વાત તમે ગોતા તમે ખોઈ કોઈ જાણ ખબર આપવી પડે કોઈ ખોઈ ગયા મૂરખ એ ના થોડે મૂરખ માણસ હોય બે ના આપણે ખબર આવી આપણે નોંધ કરીએ કે કાપતી શુક્રવારે મારી છે 150 કલાક આપણે નોંધ કરવી પડે નોંધ કરી રાખી છે એનો ફોર્ડ બનાવો ફોર્ડ પાડી આપો તમે તો ઊંઘે આખો દાડો ઊંઘે છે અહિત ને ભોળે અને હિત ને સ્વીકારે એ જાગૃત કહેવાય પૈસા કમાયા તેમાં તારે તેમાં પૈસા કમાયા તારે શું લેવા તારું હિત કયો પોતાનું હિત તો પરલોક સુધે તો પોતાનું હિત કહેવાય. પરલોક બગડે તેને હિત કહેવાય ખરું. જગત જાગત તરીકે ગમતું નથી બહુ નહીં ગમતું. જય સચિદાન ભૂતાયમ સત્ય તસ્યમ જાગ્રત સંયમ. શું તમે કહો છો કવિરાજ? કઈ તમે બોલો ને શું કે છે? હા જ્ઞાની ક્યાં જાગે છે? સ્વપરિણતિમાં. શું કહ્યું? સ્વપરિણતિમાં. પર પરિણામ તો ઊંઘે છે. પર પરિણામ માત્ર બધું અમારા સસરા થાય, અમારા મામા થાય, કાકા થાય. આ મેં કર્યું, કેવું સરસ કર્યું, પણ આ મારું, આ મારું, પેલું મારું, બેંકમાં મારી પણ આટલા બધા. એ બધી ઊંઘમાં તો આગળ જ્ઞાનીઓ ઊંઘે, પેલા તો જાગે. જ્ઞાનીઓ છે તો પોતાના આત્માની વાતમાં તો પરિણામમાં જાગ્યા કરે. ત્યાં પેલા ઊંઘ જગત આખું ઉઘારીમાં કે ઊંઘે છે. બાવા સાધુ સુન્યાસ તો આચાર એ બધા. કારણ કે જ્યાં નિશા કરો ભૂતાયામ ભૂત માત્ર ને જે રાત્રિ છે સત્યામ જાગૃતિ સંયમી. ત્યાં આગળ સંયમી લોકો જાગે. હવે એ લોકો સંયમદારી હોય છે તેને શું કહેવાય? એ બધા ઊંઘે છે ઉગાડી નાખે. પછી કે સંયમી અમે છીએ. લૌકિક રીતે કહેવાય. લોકો એને કહે કરે, લોકો સમજે નહીં ને એ લોકો કહે. નાદી ક્યાં છે? હમણે સાંતાક્રુઝ એમ મળતા નથી. તમે ફોન કરો છો? ફોન કરાય આ બધું જ્ઞાન બંધ લેજો કે આપણે નથી લેવું. કે બે વાર પછી લેવું છે આપણે? તબિયત છે ને ત્યાં ચિંતા રહેશે. માની ઉતાર કરે સજ્જો ભાવ ના બધા શું કરવું જોઈએ? બદલા આત્માની પોતાના આત્માનું સત્સંગ વત્સંગ આખો દાડો એ જ કર્યા કરીએ. શાક ના હોય તો ના લાવીએ. શાક ખીચડી જે બુદ્ધ થાય શું વિશે તમે કહો છો? બદલા પછી ઉઘરણ થાય. આ તો અંદર ઉઘરણી થાય. ફ્લેટો ઉપર તો થોડીક ક્રિયા હતા. અહીંયા ઉતરી જાય જેને હિલ સ્ટેશનો ભરે ને જો ને બધા કચ્છી હિલ સ્ટેશનો ભરે ને બધા એટલો આનંદ દેખાય છે. આ પહેલા તો બધું અહીં વંચાત હતું. બધું વંચાય છે. તમે જાણ ભાગ્ય ભાગ્ય પણ અહીંથી ઘડું થઈ જાય. હવે તો આનંદ અને વગર વગર ના આખી રાત જાગીએ ને આખી રાત કપડા મારીએ. અંદર બુદ્ધિ બેઠી, આટલું જ્ઞાન બેઠું એ કેમ શાંતિ રહી, અને વિપરીત થઈ હોત તો નહીં. ચાર ના મૂડી આત્મા ના આવે ને દેવા રે, મૂડી આત્મા ના આવે, પાકી જ ના આવે. કચ્છ નો જૈન પણ મુંબઈ માં રૂમ ના હોય તો એ શું વિચાર કરે? આપણે કહે છું એક રૂમ હોય તો બસ થઈ, બસ થઈ એક રૂમ થયો બસ થઈ. બીજો કચ્છ નો જઈને હોય તેને એક રૂમ હોય તો આપણે કઈ કેમ તારે તારે શું હોય? એક ફાવે બે હોય તો પછી બે વાર મળે તારે સિંહ અડચણ છે ના કે બે માં બહુ અડચણ પડશે તો સાઈડ હોય ને સાઈડ વાર ચાર ફળ ચાર વાર ને ચોકી હોય પાંચ ફળ સુખીધાર માર કયો ઘણી થઈ ગઈ એમાંથી એમ જતી રહે કે બે તો રહી ને કે એવું કે શું કે બે તો રહી લોકો એકું નથી મારે બે ભગવાન આવો હિસાબ ગણતા કયો જગત આ બાજુ નો હિસાબ ગણે ત્યારે ભગવાન આ બાજુ નો હિસાબ ગણે જગત આખા કોઈ જાય નો ભગવાન નો કોણ નો રહે જયારે ત્રણ રૂમ માં જઈએ એક રૂમ ભગવાન હિસાબ આવો તમને કયો હિસાબ ગમે ભગવાન નો એવા આ મામા એ થશે એવો આપડે ટાયરે જમવાનું મળ્યું નહીં એટલું તપાસ કરવાનું પોઈન્ટ અહીં ના મળે ક્યાં મળે પોઈન્ટ ગમે ત્યાં મળે પાણી મળે ના મળે પેટલ કરે બોલો ને હવે હવા તો અઘરી ગયા પછી શું બીજું જોઈએ અને બિલ અંબાર અંબાર કરે તો પછી પ્રેશર વધી જાય ના વધી જાય પ્રેશર વધ્યું અરે ટિકિટ કપાવી પડે તારા કદાચ ટિકિટ ના કપાય એ શું કરું આપડે ઘેરે તમારે બધી મુંબઈ ચાલે છે બધું ગુરાજી ભાઈ કેમ બોલ્યા મુંબઈ ચાલ્યા કરે છે આપડે ઓછો તારે તો ચાલતું થઈ જાય બંધ નહીં પડે નહીં વલોપાતથી કશું વરે નહીં વલોપાતથી નુકસાન થાય તો કહ્યું તેવું કે ભાઈ કોઈ જાતનો વાંધો નહીં આવે તમે ગભરાયા છીએ આગળ મતલબ ચડાયા જાઓ એટલે કે હા બસ એટલું તમે કહો એટલે પણ આ તો એમને થતું નથી આવે અમને થાય સાથે સાચે ચંપા કઈ કે હવે એની તબિયત ના પૂછો મારી તબિયત કેમ છે પૂછો એ કહે છે કે અમે એમને આપી મને ના આપી તબિયત સારી છે ને હા એકદમ ચંપાબેન તમે સાથે કે સાહેબ આપને કંટાળો આવે છે કે સંસાર થી કંટાળે તો ઘણો કાળ થઈ ગયો, કેટલા અવતાર થઈ ગયા, શું કે છે દરેક અવતારે સંસાર નો કંટાળો આવે, લક્ષ્મી બક્ષ્મી બધું હોય, સ્ત્રીઓ બીઓ બધું હોય, કંટાળો સંસાર થી કંટાળે છતાં ઘણો કાળ થઈ ગયો, કંટાળા નથી ને, કંટાળા પણ શું કરે છે, બીજો ઉપાય નહીં ને, તો ભેદ નીકળે બહાર શી રીતે, ભેદ તો આગળ નીકળે શી રીતે બહાર, દુષ્ણકાળ નો મોહની એકર બહુ ભારે, તો મોહની એકર બહુ ભારે દુષ્ણકાળ નું. ખેતીવાડી કરી આવ્યો, દોડા નાખી આવ્યો, પછી 4 મહિના તો રહેવું જ પડે, પાછું અહીં દોડા નાખ્યા કર્યા કરે, ત્યારે અંદર ઊંધું થતા કરતો હતો, સારું કહે છે કે તમે શુભ કરો, અશુભમાંથી શુભમાં શું કાઢો છો, એથી ઉકેલો કાઢી નાખો, બધું કરતા પડે ભ્રાંતિ પદ છે, શું છે કરતા પડે ભ્રાંતિ પદ, એ અશુભ કરો કે શુભ કરો, એ ભ્રાંતિ છે, તેઓ એક સોનાની બેડી ને એક લોખંડની બેડી, પણ આ માર્ગ નથી હોતો, આત્માનું જ્ઞાન હોય નહીં, પછી કઈ એ હોતું નહીં, સારા કામે નથી હોતું, સારા કામે નહીં, તીર્થંકર હોય ત્યારે તે એમના દર્શન થી જ કામ નીકળી જાય, કામ કાઢી નાખે તીર્થંકર નું દર્શન થઈ ગયું, કર્મો નો બંધાય તો બરોબર, પણ જૂના હોય ભોગવવા પડે, નિર્જરા થાય નિર્જરા ન થઈ શકે, એ સંવર રહે ને, કર્મ બંધાય ના એમ નામ સંવર કહેવાય, અને પેલી નિર્જા તો થયા જ કરવા, નિરંતર નિર્જામાં 2 ભાગ હોય, શુભ ની નિર્જરા થાય ને અશુભ ની નિર્જરા થાય, શુભ ની નિર્જરા થઈ જવાથી શુભ ની નિર્જરા, હા શુભા શુભ ની નિર્જરા થવાની, દાદા નિર્જરા એટલે ભોગવટો ને, નિર્જરા એટલે ભોગવટો ને, કર્મ ખરી પડે, હા પણ એ ભોગવીને ખરી પડે ને, હા ભોગવી તે એ એવું છે ને, જેવી જેવો ઉપયોગ શું ઉપયોગ હોય, ઉપયોગ હોય તો પોતાને ખબર ના પડે, તો જોયું ને અહીં પગે લાઈ બટી હોય બધે ઊંઘી ગયા પછી બટી છે, હા પછી ખ્યાલ ન હોય, બળતું ન હોય, ભોગવે નહીં, હા ભોગવે નહીં, લાય તો થઈ ને બળે છે, પણ ઊંઘી ગયો ભોગવે નહીં, એવું આ સુધી ઉપયોગ વાળો ભોગવે નહીં, દર્દ સર થાય ભોગવે નહીં, શુદ્ધ ઉપયોગ ખરી પડે, બધા ખરી પડે, આ આપણા મકાન ને શું કે છે, બધું જર્જરી ગયું છે, કે છે શું કે જર્જરી ગયું, અને આ નિર્જરી જાય, વડે જર્જર ના કહેવાય, અને આ જર્જરી મકાન જર્જરી એ નિર્જરા છે, આ નિર્જરા છે, શું કહે, પણ મને જર્જરી ના કહેવાય, કારણ કે દાદા એમનો પ્રશ્ન એ છે કે ભોગવવું પડે કે નિર્જરા થાય, નિર્જાત થવાની ને ભોગ, એવો ભોગવાનો તો પોતાનો જેવો હોય, જૂના કર્મ હોય એ તો જેવો ઉપયોગ હોય તે પણ ભોગવવાનું, જ્ઞાન લીધા પહેલા જે કર્મો હોય એ કર્મો ભોગવાય પડે, અરે એવા ભોગવવા પડે તો રડી રડીને દાળા જાય, એવા ભોગવવા પડે, કેવું રડી રડીને દાળા જાય, દાંત હણકા મારતો શું કરે, વાંચું પાણી નીકળી જાય, ભગવાન મહાવીરને બધું ખેંચી લીધું ને, તો ઓ બૂમ પડી ને વાંચમાંથી પાણી નીકળી ગયું, તો ભગવાન છૂટકો થાય, ડિસ્ચાર્જ તો થયો જ છૂટકે, એમનો સવાલ છે કે હળવા થઈ શકે કે નહીં દાદા, હળવા થાય કે નહીં, જે જૂના કર્મો હોય એક જ્ઞાન લીધા પછી હળવા થાય કે નહીં, બહુ હળવા થઈ જાય, બહુ હળવા થઈ જાય, અને જ્ઞાન લેતા પેલા તો જે કર્મ કર્મનું વજન હોય 10 રતન, પણ મિથ્યા પીને 40 રતન લાગે તારી, એટલું વજન આવે. કર્મનું વજન 10 રતન હોય તો મિથ્યા પી છે અને 40 રતન આવે વજન લાગે, કોઈ 50 લાગે હોય લાગે, સમજાય ને. અને સંકેત પીને 10 રતન ને બદલે કોઈને 8 રતન લાગે, કોઈને 5 રતન લાગે, કોઈને 2 રતન લાગે, પણ વજન તો લાગે વગેરે. અને શુભાશુભ કર બંને કર ભોગવવાના છે. ગરીમાં અંતઃકરણ આનંદમાં ઉલ્લાસમાં આવી જાય એ કર્મનો ઉદય છે, અને ગરીમાં ડિપ્રેશન આવે એ કર્મનો ઉદય. કેમ બોલતા નથી? નવા નવા બંધાય છે. સાત પ્રકૃતિ કઈ? સાત પ્રકૃતિ, સાત પ્રકૃતિ ને મિથ્યાત્વમોહી એટલે શું કે આ કોઈન બોઈન બધું બધું આમ બધું અહીંયા આગળ હિન્દુસ્તાનમાં કેટલાય માણસ બધા મિથ્યાત્વમોહી વાળા છે. શું છે મિથ્યાત્વમોહી? મિત્રમોહીમાં આયા જ નથી. એ ભોગ ભોગ તે બધું મિથ્યાત્વ મોહની, અલ્લાહ ખુદા તે મિથ્યાત્વ મોહની, એમાં આયા જ નથી. અમારે અહીંથી કરતા કે એ પણ ચિત્ર પાછું આપણે લખાય તમને અંદર કરવા માટે લખ્યું હોય ને એ તો આપણી આ રાગ તમને અંદર કરવા માટે છે. આ બધી મિથ્યાત્વ કહેવાય, સંપૂર્ણ મિથ્યાત્વ. ધર્મ અધર્મ બે મિથ્યાત્વ કહેવાય. કેવું? મિથ્યાત્વ. હા, આપણા મહારાજ હતા બધા કહી રહ્યા છે મહારાજ એ ધર્મ બધો મિથ્યાત્વ. શું બોલાવે એટલે પછી મિયાભાઈ બધાને શું કહેવાય? પણ તો કરી એનું આપણે કહે છે ને એ તો આપણે બધા કહી દઉં, જો વાંચ્યું તો મિયાભાઈ જુપાંત કર્યું ભાઈ, એટલે અમારે આ ના થતા હાલ આ તમને સમજાય પડવા માટે કે આપણા મહારાજ આચાર્ય કરે ને તો અમે આટલું બધું કરીશું. બધું મિથ્યાત્વ બોલે છે દાદા થઈ જતા અમારે, તમને સમજાય પડવા માટે. મહારાજનું ખોટું બોલવા માટે નહીં બોલતા આપણે, મહારાજનું ખોટું બોલવા માટે નારાજ નથી આપણે. તેના માટે નારાજ નથી એ કંઈ ઉગડા એમના ઉગડા આપણે કહે છે આપણે આપણું અલગ લાગુ છે. તમે સમજ આ બધો જ મિથ્યાત્વ ધર્મ, બધો ધર્મ ને અધર્મ બેવું મિથ્યાત્વ. શું છે? બધા સંસારના ધર્મો બધા મિથ્યાત્વ છે અને અધર્મ એ મિથ્યાત્વ છે. સંકેત તો દ્રષ્ટિ છે. શું છે? દ્રષ્ટિ ખરી કાંથી સંકેત છે. મિથ્યાત્વ મોહની એ અંદર બની શકે. આ બધી જ જગત આખું મિથ્યાત્વ મોહની બની શકે. મિત્ર મોહની એ મિત્ર મોહની આપણા કેટલાક આચાર્ય મહારાજ બધાને ખરી, જૈનો બહેનો અને આ વૈષ્ણવ વૈષ્ણવ બધાને હિન્દુસ્તાન ઘણા કરેલો. મિત્ર મોહની આ સાધુ છે ને તે સાધુ છે મુક્તિ દેવાનું. બરાબર, બંને તરફ સત્યતાની દ્રષ્ટિ છે. જો કે વધારે તો સંસાર ઘટશે પણ ક્યારે દ્રષ્ટિ થઈ જાય ને કેટલાકને તો વધારે છે તો અને સંસારનો માર્ગ છે સાધુ આચાર્યનો ભાઈ, પણ એ મિત્ર મિત્ર ભવની અને સમ્યક્ત ભવની કોઈક માણસને હોય 5-10 લાખે એક માણસ સમ્યક્ત ભવની વાળા માણસ હોય બહુ જૂજ હોય કોઈક માણસ. સમ્યક્ત ભવની એટલે શું કે એને બીજો કોઈ પ્રકારનો મોહ નહીં, આત્મા શું હશે એટલું જાણવાનું મોહ, એને મોહ કહ્યું ભગવાન. શું કહ્યું? તેને બોલશે અને બીજું કશું તને સંસાર માં પડી નથી તો એ તને આ મોહ કેવો છે આ ભગવાન કઈ જાય એ ભગવાન એવા પાકા છે તને કોઈ પણ પોતાનો મોહ હશે તેથી આત્મા શું હશે આત્મા શું હશે તેનું સપનો આવે કે છે તેને સમ્યક તો મોહ કયો એ ત્રણ પ્રકૃતિ અને ચાર અનંત અનુમંદી એનો હાથ જાય ને એટલે ક્ષાયક થયું કહેવાય અને ક્ષાયક ને બાર ને ચાર ગયેલા હોય કેટલા ગયેલા હોય આ ચાર પ્રકૃતિ ક્ષય થઈ એને ક્ષાયક સંકેત કર્યો પણ આત્મા લાવી લીધો એમાં બે મત નહીં તમને તો મોહ ગયું પછી એનો હિસાબ જ નહીં ને પછી ચાર અપ્રત્યાખ્યા નહીં ચાર પ્રત્યાખ્યા નહીં ચાર સંજલન એ બાર ને નવું થશે આપણા પછી રહ્યું નહીં તો જેની થઈ થાય એ થાય ઠીક છે આપણું બધું બહુ થઈ જાય છે આપણે આત્મા જાણવાથી જ છે સાહેબ થઈ જાય ને આત્મા જાણ્યો અને હું શુદ્ધાત્મા જોઈએ જાણી બોલે થઈ બોલે થઈ બોલે હું શુદ્ધાત્મા છું અને થઈ બોલે શાસ્ત્રકારો કહી કે ખરો આત્મા થઈ ને આત્મા બોલ કે છે તમે કહો જયારે આત્મા છે ને આત્મા બોલેલા ખરા આત્મા થઈ ને આત્મા બોલ એટલે છૂટ્યો કે ના બોલીશ બોલ કે છૂટ્યો કે થઈ બોલો છો તમે હા હવે એમ જ પૂરી ને આપે જ્ઞાન આપ્યું એટલે પછી એમ જ થયું ને હા હું શુદ્ધાત્મા છું એવું ભાન થાય છે ને તમને હું શુદ્ધાત્મા જ છું સતત રહે છે ના પણ એટલે એ થયો અને પછી આત્મા બોલે છે એટલે છૂટ્યો કે પણ હવે આત્મા થઈને આત્મા બોલતા હતા કે એ કેવી રીતે એ ખરું કે નહીં કારણ કે એમને તો જ્ઞાન એમને તો પહેલેથી જન્મથી જ હતું ને એ કેવી રીતે આપણું અમારું ને એમાં ફેર કેવી રીતે એવું છે ને એ તો ક્રમિક જ્ઞાન હતું ને ક્રમિક એ ક્રમિક જ્ઞાન કેવું હતું એમને કે તે 24 વર્ષ પછી તે બાદ થયો શું થયું 24 વર્ષ પછી તે બાદ થયો 23 વર્ષે તમને પોતે લખ્યું છે ને કે પોતો ત્યાગ કરો પોતે ઝેર ખાવ કે શું લખ્યું છે ત્યાગ કરું છું હું કરું છું એવું એ કરતા પર નું ભાન છે એ સાહેબ સંકેત ના થવાય એના થવા ત્યાંથી નથી કરતા છતાં ત્યાગ હું કરું છું મારે થતો નથી તમારો બધો ત્યાગ થઈ ગયો સર્વસ્વ ત્યાગ થઈ ગયો શું ખરો ત્યાગ અજ્ઞાન ન કરવાનો ક્યાં કરવાનો અજ્ઞાન વસ્તુઓનો ત્યાગ નથી કરવાનો વસ્તુને આકારે લેવા દેવા કરી ત્યાગી એટલે મોટા મુજબ પ્રયાસ કર્યો મેં કરી ત્યાગી નથી બધી કરી જ ગયા કેટલી ચીજો કરી છે ચીજો કેટલી ત્યાગવાની તેના કે તો મેળ પૂરો બધી ફળ રહી શું ફરી દાઢી પતી કાઢી નાખીએ પછી પછી રડવાય માર્યું બટાકારી હાય પટારી હાય ઉભા તમને જોતો નહી હું કેટલી ચીજો કરીએ અરે કરી ત્યાં હર મૂઠો મૂઠે લીલોતરી ખાય નહી અને ભીડા તમારે સુકવી ખાય છે કપાળ બહુ જીવ તરીકે આ સુકવણી કોને ખરી રહ્યા કયા ભેગામાં નીકળી સમજાવ આ સુકવણી કયા ભેગામાંથી ભાર બહુ કૃત્યમ ફરી કાઢે એનું નામ માસી નાખી છું શું કહું કૃત્યમ ફરી કાઢે પાણી સાથી ઉલું કરવામાં આવે તે ખબર ને હું પાણી પીએ ને એ સાથી ઉલું કરવામાં આવે તે ખબર નથી એવું બેભાન પડે ત્યારે ભગવાને કહ્યું છે ઉપાય ઉપર ભગવાને કહ્યું છે કે આ આચાર્ય પછી ભગવાને એમ કહ્યું છે કે ઉપાય પાણી પીવું એમ પછી ક્યાં લોકો આચાર્ય એ કહ્યું ભગવાન ભગવાન સાથે વાળે ગુસાઈ નહીં કીધું આ બટાકા બટાકા પાંચ વાળે કહ્યું ભગવાને કનમો કહ્યું બાકી પાણીનું તો પાણી નું તો ભગવાન એટલા માટે કહ્યું કે લોકો પ્રશ્ન ઉઠાવ્યો સાહેબ આ પાણી ના જીવો તમે ઉપાય તો મરી ના જાય શકે તો મરી જાય તકે શા સારું અમને દુષ્ટમાં ઘાલો છો પણ તમારા શરીરને સારું રહે કે છે શું કે તમારા શરીરમાં જીવાત ઉભી ના થાય કે શું કે શરીરમાં જીવાત તો જો ભગવાન કેટલા થાય શરીરમાં જીવાત ના ઉભી થાય એટલા માટે પાણીમાં જીવો મારો અને પછી પીવો કે તારે લોકો કેટલા છે તે પુરુષારી છે જીવો મારવા એટલે માતા આડું શું કરે બધા મારી શરીર પકડે ટાળું પી શું કે પીએ છે ને પીધા લોકો હા એ હમણાં ભગવાન જે શું કહ્યું છે એકાદરી જીવ માટે આવી મંગળ કહી જ નથી આ તો બધું વધુ બાકી નથી એકાદરી જીવ માટે એવું કહ્યું હોત નહીં તો પાણી ના થાય પાણી ચાલું બીજો કે છે કે નહીં તો જીવ બધા મરી જાય આપણું ભલે પેટ પાણું થઈ જાય શું કહ્યું કનમુનું કેમ કહ્યું કનમુ તો કનમુ તો વસ્તુ છે એ તો મગજને જાગૃતિ તોડી નાખે એવું છે મગજને જાગૃતિ તોડી નાખે એટલા માટે એકંદર જીવ આની હાનિ થાય એટલા માટે નહીં જીવને માટે પડેલી નથી ભગવાનને આ લોકો બહુ બહુ દયાળુ લોકો તેમને પડેલી તો બટાકામાં જીવડા બહુ છે તો સારું નહીં આ લોકો તો એવું કરે બટાકાના જીવડા રક્ષણ કરવા અરે આ જાગૃતિ મંદ થઈ જાય તો મોક્ષે ચીડ દઈશ ના ના જીવડા છે આ જગતમાં નથી જીવડા તો આ શ્વાસમાં કેટલાય જીવ મળી જાય તે આપણે શું કરવું શ્વાસ લીધા કે બહેરો બહેરો તારે સારું એમનો ઉકેલાઈ જાય વગર ભાવનું બાળપણ કર્યું મેચ મેચ કર્યું કનમોળ પોતાના માટે કર્યું છે પછી આ છે તે પાણી એ પોતાની શુદ્ધિ માટે કર્યું છે શુદ્ધિ માટે ભગવાન પણ ઉકાળી લીધા હતા હવે જો ખેર લીધી ઝાલી બેઠા ઝાલી બેઠા છે આમ પાર વગરની હિંસા કરે છે કસાય નહીં મોટા મોટી હિંસા હોય આ જગતમાં તો કસાય નહીં કોઈ કહે છે કે આ બકરી મારે છે અને આ કસાય કરે છે તે કોણ જૈન જૈનોના કસાય જૈનોના કસાય તમારે કિંમતી છે કે બકરી મારે તેના કરતાં વધારે પાપ લાગે વૈષ્ણવ ના કસાય કિંમતી નથી શું